પેટમાં અગ્નિ કમજોર હોય તો ખાધેલો ખોરાક પચે નહીં. જો હૃદયમાં લગ્ન કમજોર હોય તો કરેલો સત્સંગ પણ પચે નહીં. ત્યારે સત્સંગથી જોબન પગી, મુંજો સુરો, માનભા, હા, એ મોટા મોટા પાપના પહાડ સમાન હતા, તો પણ સત્સંગથી સુધરી ગયા અને પરમ એકાંતિક ભક્ત થઈ ગયા, પ્રાતઃ સ્મરણીય બની ગયા.